બીજું બહુ સરસ, મુઠિકા એક મહાકપિ હની, હનુમાનજીએ માથામાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો, બીજે ક્યાંય ન મારી, મસ્તક ઉપર. અને આ સત્સંગ છે ને, સાચા સંતો છે ને, એ માથા ઉપર જ પ્રહાર કરે છે, મસ્તક છે ને એ જ બધાને ખોપડા જ બગડ્યા હોય છે. આ ખોપડામાં જ કુબુદ્ધિ છે, દુર્બુદ્ધિ છે, દુર્વિચાર છે, બધું આમાં જ છે. એ અહીંયા પ્રહાર કરે છે ને, એ દુર્બુદ્ધિને કુબુદ્ધિને સુબુદ્ધિમાં ફેરવી નાખે છે. ને અહીંયા જ પ્રહાર કરો, તુંબલા જ ફેરવવાનો હોય છે. અત્યારે જે થાય છે એ બધા પ્રહાર ક્યાં થાય છે? તુંબલામાં જ થાય છે ને, મસ્તક ઉપર જ પ્રહાર થાય છે. સત્સંગનો પ્રહાર છે એ મસ્તક ઉપર છે. દુર્બુદ્ધિને સુબુદ્ધિમાં ફેરવી નાખે. અંગુલીમાલ વિશે તમે જાણો છો, એ લોકો એ બાજુ નીકળે, એને લૂંટી લે અને એની હાથની આંગળીઓ કાપી એની માળા બનાવીને પહેરે. એનું મૂળ નામ તો શું છે એ બધા કોઈ લોકોને ખબર નથી, પણ એ આંગળીઓની માળા પહેરતો એટલે એનું નામ પડ્યું અંગુલી માલ. અંગુલીઓની માળા પહેરતો એટલે અંગુલી માલ, માલા એટલે માળ, આંગળીઓની માળા પહેરનારો નામ પડી ગયું અંગુલી માલ. જે નીકળે એને મારી લૂંટી લે અને આંગળીઓ કાપી લે એની માળા બનાવી અને પરોવીને પહેર્યા કરે. ભયંકર એક જ મોટો કુહાડો રાખે એવો વિકરાળ, કોઈ એ બાજુ નીકળે નહીં. એ જ તરફ ભગવાન બુદ્ધ ચાલવા માંડ્યા. ઘણા લોકોએ કહ્યું કે મારા ત્યાં જશો નહીં, ત્યાં અંગુલીમાલ નિવાસ કરે છે ને, આવો છે મારી નાખશે અને આંગળીઓ કાપીને માળાઓ પહેરે છે. ભગવાન બુદ્ધે કંઈ સાંભળ્યું નહીં, ચાલતા જ રહ્યા. અને પેલો અંગુલીમાલને ખબર પડી કે કોઈ આવે છે, એકદમ ભરસા કુહાડો લઈને ઊભો થયો અને પડકાર કર્યો, આય ઊભો રહેજે ત્યાં ત્યાં. અને ભગવાન બુદ્ધે કહ્યું કે ભાઈ હું તો ઊભો છું, હવે તું ઊભો રહેતો બસ છે. આવું વાક્ય પડકાર જેવું આજ પહેલી વાર એને સાંભળવા મળ્યું. અને એ પાછું ઉલટું, એ તો ઊભો હતો, ચાલતા હતા બુદ્ધ, ભગવાન બુદ્ધ ચાલતા હતા અને એ તો ઊભો હતો પોતાની જગ્યાએ. અને ભગવાન બુદ્ધે એમ કહ્યું કે હું ક્યારનો ઊભો છું, તું ઊભો રહેતો બસ છે, હવે તું ઊભો રહી જા. મતલબ કહેવાનો એ હતો કે હું ધર્મના માર્ગે હું તો ઊભો જ છું, હવે તું અધર્મને માર્ગે ઊભો રહી જા અને ધર્મમાં માર્ગમાં સ્થિર થા. આ વિપત્તિ છે ને, એને કાંઈ પણ પડકાર્યા વગર મોટાભાગના લોકો શરણે જ થઈ જતા હોય છે. આ તમારા સક્સેસ સફળતાનો આ એક સિદ્ધાંત સમજવા જેવો છે, સમાજમાં સમજાવતા જ હોય છે. ચેલેન્જ કરવી, પડકાર કરવો એમ કહે ને વિપત્તિઓ. પણ મોટે ભાગે વિપત્તિ પાછા, હવે આપણાથી તો બીજું શું થાય, જવા દો. આમ જો તમે વિચાર, અંગુલીમાલ એક જ હતો, 50 જણા અસ્ત્ર શસ્ત્ર લઈને આવે તો એકાદ જણાને અંગુલીમાલ, 2 જણાને મારી શકે, પણ 48 જણા ભેળા થઈને અંગુલીમાલને મારી ન શકે. પણ કોઈ આવું કલેક્ટિવ વિચાર જ નથી કરતા કે 40-50 જણા ઉપડો ને અંગુલીમાલ એટલે કઈ વાડીનો મૂળો. 1-2 જણાને આપણે ઓછા કરશે, પણ આ રોજના મારી નાખે એમ કેમ ચાલે? એમ તો કોઈ આવો વિચાર જ ન કર્યો, બધા ફફડી જ જાય, જે જાય શરણે જ થઈ જાય, લ્યો કાપી ના ખુલ્યો તે. આવું ઘણા આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આવું બધું થતું હોય છે. આપણે પછી વિચાર જ નથી કરતા, હવે તો આપણાથી શું થાય, બસ પતી ગયું, ઠીક છે, સત્સંગમાં વાતો થાય પણ કાંઈ થાય નહીં. પણ કોઈ ચેલેન્જ જ નહીં, કોઈ પડકાર જ નહીં. જીવનના ક્ષેત્ર પડકારવો એ બહુ મોટી હિંમત છે. એક જણો પરણીને ઘરે આવ્યો અને ભાઈ આવતા વહેતા સવારે ઉઠ્યો અને એની મગજમાં સૂત્ર ઘૂસી ગયું છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલી અસર એ છેલ્લે સુધી રહી જાય એવું હોય ને, કંઈક મગજમાં ઘૂસી ગયું તે ઉઠ્યો એવો જ. એની પત્નીને કહે, જોજે બાથરૂમમાં ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ ને બરાબર મૂકી દેજે, ગરમ પાણીને ડોલ પાણીની બાલટીની મુકાઈ જવી જોઈએ, નહીતર ટુવાલ મુકાઈ જવો જોઈએ, નહીતર સમજી. અને ઓલી ભાઈ પહેલી જ દિવસ એના ફફડે, આ નહીતર એટલે શું, હજી આજને છૂટાછેડા કરી નાખશે, આ ટુવાલ મૂકી દેજે નહીતર, અને નાઈ લાવ ત્યાં નાસ્તો ને ચા કોફી બધું તૈયાર થઈ જવું જોઈએ, નહીતર પાછળ નહીતર નહીતર આવી જ રાખે. અને ભાઈ બિચારી ગભરું તે એટલી બધી ડરે, આ નહીતર એટલે નહીતરમાં તો ઘણું પેકેજ આવી શકે એટલે ડરે, એટલે બિચારી તો ગભરાતી ગભરાતી ટૂથપેસ્ટ મૂકી દે ને બધું મૂકી દે, ટુવાલ મૂકી દે ને આ મૂકી દે, હજી તો નાયો ના હોય ત્યાં તો ગરમ ચા કોફી નાસ્તો જે કાંઈ ફાવતું હોય એ બધું થેપલા બેપલા દૂધીના બધું બનાવીને તૈયાર નાખે. સાંભળી લેવાનું કરી કોણ દે ને આ તમને વાત કરે. પણ અમે એક દિવસ બે દિવસ રોજ ની આ ધમાલ આવી ને 15 દિવસ ગયા બાઈ પછી રોજ આવ સાંભળીને કોણ જાણે શું થઈ ગયું. 16મે દિવસે ઉઠ્યો, બાથરૂમ ના જોજે, ગરમ પાણી ની બાલટી મૂકી દેજે નહીતર. અને બાઈ નો મગજ ગયો, નહીતર નહીતર તું શું કરી લેવાનું, તો હાથે કરી લઈશ. જોયું તરત સીધો થઈ ગયો છે. એટલે હું તમારે ઘરે આવું કરો એવું શીખવાડતો નથી હો, મારે તો એક્ઝામ્પલ આપવાનું છે કે વિપત્તિ આવતી હોય, નહીતર વળી કાલ સવારે કોઈ તમારા માથા ભારે ઘરના થઈ જાય અને તમને કે વળી નહીતર એટલે તું શું કરી લેવાનો છો, એ ભાઈ ડખો થઈ જાય. જાળવવું, ઝઘડો ઘરમાં ન થવો જોઈએ, સમજીને દેવું. પણ મૂળ આપણે કહેવાનો પ્રશ્ન એ છે કે વિપત્તિ આવે, દુઃખ આવે, જે આવે તે આવે, પણ એને આપણે લગભગ સરેન્ડર થઈ જાય. હુ મૂવડ માય ચીઝ, એ એક પુસ્તક બહુ પ્રચલિત થઈ ગયું ને, ઘણા નામ સાંભળ્યું છે, ભણેલા ગણેલા કોઈ, આમાંથી 5% એ બહુ સરસ છે આજના જમાના માટે. હુ મૂવડ માય ચીઝ, ઉંદર હો ને હા એવા ઉંદરો છે ને એવું બધું. મેં કાંઈ મૂળ ગ્રંથ જોયો ન હોય પણ છાપા મેં શોર્ટ શોર્ટ સ્ટોરી આવે ને હું નજર કરી લઉં, બહુ મજાની છે એવી. અત્યારે એમાં જવું નથી પણ બહુ સારી છે. એટલે એ નવું કંઈક વિચારે એમ, પડકાર ચેલેન્જ વિપત્તિ આપત્તિને. એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે હું તો ઊભો છું, તું ઊભો રહી જાય. અને આ પહેલો જ એને શોખ આંચકો લાગ્યો પેલા અંગુલીમાં, આવું મને મોઢામોઢ કહેનાર આજ પહેલી વાર આવ્યો, એટલે સેજ જ ઢીલો પડી ગયો. ત્યાં તો ભગવાન બુદ્ધ આવી ગયા, અને પેલો તો પાછો આમ એટલો તો ઉગ્ર હોય જ કે હવે હું તમને મારી નાખીશ. ભગવાન બુદ્ધ કેવું મરવા જ આવ્યો છે, તું મારી નાખે એનો મને કોઈ વાંધો નથી, પણ મારતા પહેલાં મારું એક કામ કરી નાખ. હા બોલો. આ વૃક્ષ છે એમાંથી મને 3 પાંદડા તોડી નાખ, પછી મારું માથું કાપી નાખે. પછી આંગળીઓ કાપી હોય ત્યારે કાપી લે છે. એટલે પહેલાં તો લઈને હેડિંગ દઈને કુહાડો માર્યો, મોટું ડાળ એ તો એવો જ હોય ને, મોટું ડાળું હેઠું નાખી દીધું, કયું લઈ લો 3 પાંદડા. ભગવાન બુદ્ધે વિચાર કર્યો છે તો ઠીક, 3 પાંદડા લઈને કહ્યું લ્યો, મેં તમને કહ્યું હતું 3 પાંદડા જ આપવા, આખી ડાળી કાપવાનું મેં કહ્યું નહોતું. એટલે આ મારા માટે ઉપયોગી નથી, તારા માટે ઉપયોગી નથી, આ ડાળી હતી ત્યાં ત્યાં પાછી ચોંટાડી દીધું. એ લોકો એ ના ચોંટે, ના ચોંટે, અને ભગવાન બુદ્ધે વાણી વહેતી શરૂ કરી. ભલા માણસ, કાપી નાખવું તો બહુ સહેલું છે, જોડવું જ કઠણ છે. તું કાપવાનું જ કામ કર્યા કરે છે, ક્યારે જીવનમાં જોડવાનું કામ કર્યું છે? જો તું કોઈને જીવન નથી આપી શકતો તો કોઈના જીવનને હણવાનો તને કોને અધિકાર આપ્યો છે? અને આ વૃક્ષનું આટલું મોટું ડાળું તૈયાર કરતા વૃક્ષને કેટલો પરિશ્રમ થયો છે, તને કાપતા ક્ષણ થઈ છે, પણ આટલો વિસ્તાર કરતા વૃક્ષને કેટલું જતન, કેટલું પોષણ કર્યું છે. એમ તું કોઈને મારી નાખે છે, કોઈનો દીકરો છે, કોઈનો બાપ છે, કોઈનો પતિ છે, એના ઘરમાં શું વેદના થતી છે? આ વૃક્ષની ડાળી કાપી ત્યાંથી જે પાણીનો રસ વહે છે, એના આંસુઓ છે, એને પીડા થાય છે, વ્યથા થાય છે. એમ કોઈના પરિવારોના કે ત્યારે વેદના સંવેદનાનો વિચાર કર્યો છે? મોટાએ મારી નાખવામાં નથી, કોઈને જીવતદાન આપવામાં છે. અંગુલીમાલ વિચાર કરે, જેમ જેમ બુદ્ધવા ભગવાન બુદ્ધ કહેતા ગયા અને અંગુલીમાલ પીગળતો ગયો અને ભગવાન બુદ્ધના ચરણમાં ઢગલો થઈને પડ્યો. આ પ્રહાર છે, પણ કેવો પ્રહાર છે સમજવાનું છે. સંતોના પ્રહાર હોય છે એ ઘણીવાર શબ્દના પ્રહાર હોય છે, ઘણીવાર દ્રષ્ટિના પ્રહાર હોય છે, ઘણીવાર સ્પર્શથી પ્રહાર કરતા હોય છે, ઘણીવાર ક્રોધથી પ્રહાર કરતા હોય છે, ઘણીવાર કરુણાનો પણ પ્રહાર હોય છે. એ પ્રહાર કરીને બેઠો કરતા હોય છે, એની બુદ્ધિને સુધારતા હોય છે. કળા છે સત્સંગ. એમ કહેવાય ને કે ફેક્ટરી બહુ મોટી, ઓટોમેટિક ફેક્ટરી હવે બંધ પડી ગઈ, કોઈ રીતે ચાલુ થાય? ઘણા એન્જિનિયરો બોલાવીને ફાંફા માર્યા પણ કોઈ સ્ટાર્ટ થાય જ નહીં. એમાં પછી કોઈ એવા ખેરખા એન્જિનિયરને બોલાવ્યો, મિકેનિક એન્જિનિયર, એમણે આવ્યો ફેક્ટરીમાં, ચારે બાજુ ફેર્યો અને કહ્યું ભાઈ એક હથોડો લાવજો. એટલે આવડી હથોડી હતી, એક જગ્યાએ જોઈને ફેરવીને એક જ હથોડો માર્યો, ફેક્ટરી ચાલુ. જોઈ રહ્યા બધા કે આ ગજબનો ઈલાજ છે, પણ ચાલુ થઈ ગઈ હકીકત છે. ફેક્ટરી ચાલુ થઈને એટલે ઓફિસમાં લઈ ગયા ને કહ્યું લાવો તમારું બિલ કેટલું, તો કે $10,000. ઓલા કે ભલા માણે વિચારીને બોલો, એક હથોડીનો ફટકો મારવાના $10,000 હોય? બોલો કે એ ફટકો એક મારવાના તો ખાલી એક જ ડોલર છે, પણ ક્યાં ને કેટલો મારવો એના 9,999 છે આ ડોલર. તો બધાનો હથોડા મારી દીધા હોત, પણ ક્યાં ને કેટલો મારવો એમ સત્સંગમાં એવા સંતો જાણે છે કે ક્યાં કોને કેટલો ફટકો મારવો, એનાથી એના જીવનની ફેક્ટરી બંધ પડેલી, જે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ ફેક્ટરી બંધ પડી છે એ ચાલુ થઈ જાય છે. અને અંગુલી માલને એ ફેક્ટરી ચાલુ થઈ એક જ પ્રહારથી, શબ્દથી પ્રહાર થયો ને. ગોપાળાનંદ સ્વામી જેવા સંતો હોય એ શબ્દ વાપરે નહીં, એ દ્રષ્ટિથી પ્રહાર કરે. આ હા ભાઈ તમે શું, શબ્દ પણ નહીં. આ મેં જે કહ્યું એક એક ઉપર એક એક દ્રષ્ટાંતો પડ્યા હોય છે, કોઈ શબ્દથી પ્રહાર થાય, કોઈ દ્રષ્ટિથી પ્રહાર થાય, હા તો સ્પર્શથી પ્રહાર થાય, કરુણાથી પ્રહાર થાય, ક્રોધથી પ્રહાર થાય, જાત જાતની સંતના બધા પ્રસંગો છે. એ મેં લોધિકા દરબાર જીભાઈના જુવાન દીકરા અભયસિંહજી એકાદશીનો પર્વ હોય ને બાપ સમજાવે તોય પક્ષીઓને મારીને માંસાહાર કરે, શરાબ પીએ, તોફાન કરે, રાજકુળ વંશ બીજ, અને બાપ જીજીભાઈ દરબાર કેવા એકાંતિક ભક્ત, સાત ઘરને પાણી પાળીને ગાળીને પીએ એનો જ જુવાન દીકરો શિકાર કરે, હિંસા કરે, શરાબ પીએ, એ બાપને વેદના કેટલી થતી છે. અને એમાં જ્યારે બાજુમાં મેંગણી, ત્યાં ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા અને અભયસિંહને કીધું કે તું એકવાર તમારા સ્વામી પાસે આવ, પગે લાગ. ના હું આવું છું, તમે જાઓ. ઉદ્ધત જવાબ આપી અને શિકાર કરવા માટે નીકળી ગયા. 12 જોટાળી બંદૂક હારડો કાર્તિસનો અને 9 તખાર ઘોડા ઉપર બેસીને અભયસિંહ જંગલમાં જતો રહ્યો અને એમાં એને હરણ દેખાડ્યું. અને જીજીભાઈ તો માંગણી પહોંચી ગયા ગોપાળાનંદ સ્વામી ખોળામાં માથું મૂકીને જીભાઈ દરબાર રડે છે. સ્વામી આના કરતા હું નિર્વંશ હોત તો સારું, આવો આટલો દુષ્ટ અધમ જીવ મારે ત્યાં સ્વામી, નિત્ય મને સંતાપ થાય છે સ્વામી, અને બોર બોર જેવડે આંસુ સારે. ગોપાળાનો સ્વામી એને પીઠ ઉપર હાથ ફેરે. એ વખતે પેલા અભયસિંહ જામ હરણ દેખાય છે અને હરણનું નિશાન લેવા માટે જ્યાં ઘોડાની સરક ખેંચીને જેવો પાછળ દોડાયો ઘોડો, બાગડતા ધમા ધમા ધમા બાગડતા ધમા ધમા ધમા કરતા, ત્યાં તો અચાનક કુદા લગાવી લગાવતો હરણ મેંગણીના સીમાડે આવી ગયો અને અચાનક લોચી મારી અને હરણ ક્યાં ગયો અત્તો પત્તો નહીં. આમ જોયું તો હરણ અદ્રશ્ય, વિચાર થઈ ગયો તો મેંગણી આવી ગયું. ચાલો બાપુએ કીધું છે કે ગોપાળાનંદ સ્વામી આવ્યા છે તો પ્રણામ કરવા આવજે, ચાલો બાપુનું મન રાખીએ. શિકાર તો ગયો જ છે અને પછી આવ્યા મંદિરે. મંદિરની ઓસરી છે, ગોપાળાનંદ સ્વામી ગાદી તકિયા ઉપર બેઠા છે, જીભાઈ દરબાર સામે બેઠા બેઠા પાગ ઉતારી છે, બોર બોર જેવડે આંસુ લૂંછતા જાય છે. એમાં પેલી ખડકીથી અભયસિંહજી બંદૂકનો હારડો કાર્તિસનો 12 જોટાળી લટકે કાળની જીભ જેવી, કરડો યુવાન મૂછનામ વળિયા લઈ જાય, તમે સેજ અણી અડી જાય તો લોહીનો ટસ્યો ફૂટી જાય. હવે અને આમ જેવો પ્રવેશ કર્યો ખડકીમાં અને ગોપાળાનંદ સામે આમ દ્રષ્ટિ કરી, દ્રષ્ટિથી પ્રહાર જોયું, એટલામાં જ થીજી ગયા, હૃદય ઓગળવા માંડ્યું. મારો બાપ આવો હરિભગત અને હું આવો, હાય હાય મેં મારા બાપને પહોંચવો છે, મારે પણ એને પગલે ચાલવું છે, હું પાપનો પહાડ છું, મારો ઉદ્ધાર કરનાર કોણ છે? રડતો રડતો દોટ મૂકીને ગોપાળાનંદ સામે પગમાં ઢગલો થયા, માથે હાથ મૂક્યો, ભાઈ તારા બધા પાપ ક્ષમા છે, જાઓ હવે તમે ભગવાનના ધ્યાન કરો. અને એ અભયસિંહ દરબાર લોધિકા દરબાર 6-6 કલાક સુધી ધ્યાનમાં બેસી જાય અને સત્સંગમાં ધ્યાની અભયસિંહજી તરીકે પ્રખ્યાત થાય. દ્રષ્ટિથી પ્રહાર. સુંદરિયાણા ને હેમરાજ શાહ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘોર વિરોધી, વનાસાણ પૂંજા સાહેબના દીકરા સત્સંગી થયા પણ 10-10 વર્ષ સુધી બાપ દીકરાને પણ ટક્કર થાય. બાપ પરમ વૈષ્ણવી, વલ્લભકુળનું ભજન કરવાવાળા, અને આ બે દીકરાઓએ હવેલી ધર્મ મૂકીને એ વખતના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભેળ્યા. એટલા સ્ટ્રગલની વચ્ચે જ્યારે આપણી સ્ટોરી ક્યાં આગળ કહેલી છે, પણ પછી કહ્યું કે તમે બોલાયો તમારા પિતાને, પણ એ આવે નહીં, પણ કહ્યું કે બીમાર છું એમ કયો. હવે સ્વામી નાડી પકડે ને ત્યાં ખબર પડી જાય રોગ છે કે નહીં. અરે તમે બોલાઈ આવો ને એકવાર. અને સ્વામી સૂઈ ગયા ચટ્ટાઈ ઉપર અને આવ્યા હેમરાજ શાહ એવી પ્રગલ્ભ મૂર્તિ, એની બાજુમાં ઔષધની બેગ મૂકી અને જેવી જમણા હાથની નાડીનો સ્પર્શ થયો અને પગમાં પડ્યા, આપ સાધુ પુરુષ નથી પણ સાક્ષાત શ્રી કૃષ્ણ છો. અને ગોપાળાના સાથે ઊભા થઈ ગયા કે હેમરાજ શાહ, શ્રી કૃષ્ણ તો દાસ છું, શ્રી કૃષ્ણ તો ગઢડામાં બેઠો છે, ત્યાં જાઓ ને એને શરણ. આ સ્પર્શ પ્રહાર થાય અને ઓગળે. આ આ કોઈ ઉદ્ધાર વાતો થોડી છે, આ નવલકથાની વાતો થોડી છે, ઐતિહાસિક ઘટનાઓ છે. તો મુઠ્ઠીકા એક મહાકપિ હની. પછી શું થયું? સત્સંગ શું કરે? તુંબલા ઉપર, મસ્તક ઉપર પ્રહાર કરે, એટલે કે કુબુદ્ધિ ઉપર પ્રહાર કરે, દુર્બુદ્ધિને ફેરવે અને સુબુદ્ધિમાં ફેરવી નાખે સત્સંગના શબ્દોના પ્રહાર સ્પર્શથી દ્રષ્ટિથી. રુધિર બમત ઢરની ઢનમાની. બીજું શું થયું? લોહીની ઉલટી કરતી કરતી ઢળી પડી. સત્સંગનું આ બીજું પગથિયું છે. રુધિરનું એક બીજું નામ છે રક્ત. રક્તની ઉલટી થઈ ને, એટલે એ લંકીની રક્ત વિહોણી થઈને રક્ત વિહીન હોય એને શું કહેવાય? એક શબ્દમાં વિરક્ત કહેવાય. વિરક્ત, લોહી વગરનો પણ અર્થ થાય ને બીજો વિરક્ત. એટલે સત્સંગનો જો સ્પર્શ અડી જાય, એનો શબ્દ લાગી જાય, કોઈ સંતનો એક શબ્દનો પ્રહાર થઈ જાય, દ્રષ્ટિનો પ્રહાર થઈ જાય, તો આ જીવ જે સંસારના વિષયોમાં રમણ કરે છે એ સંસારમાંથી વિરક્ત થઈ જાય. આ બીજી વાત છે, સંસારની આસક્તિ છૂટી જાય. અને એ જ અંગુલીમાલ પગમાં પડ્યો, ઊભો થયો અને ભગવાન બુદ્ધને કહ્યું કે મને ભિક્ષુ બનાવો, અને એમને દીક્ષા આપી અને એમને સંન્યાસીના મંડળમાં લઈ લીધો. બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી. નારદજીએ પણ પહેલાના શબ્દનો પ્રહાર કર્યો વાલિયાને, અને પછી વિરક્ત થઈ ગયો. આ ઘર મારું, આ બાળકો મારા, આ પત્ની મારી, આ પરિવાર મારો, મારું કોઈ નથી, અને માણસ નીકળી ગયો. એક ક્ષણમાં જે ઘર છોડવું, આટલા આટલા વખતથી તમે સત્સંગ કરો છો તો કોઈને સ્વપ્ન નથી આવતું કે આપણે સાધુ થવું છે. હે, એનો મતલબ શું છે? પ્રહાર નથી થતો ને, પ્રહાર શું કામ નથી થતો? ગુણાતીતાનંદ સામે કે ઘેરા ઘા કોઈ દી ન લાગે. બાજરો પાક્યો હોય એ બાજરામાં પેલી ગુફણ લઈ અને ઘા કરે, પક્ષીઓના ટોળા હોય, પક્ષીઓ ઉડી જાય, પણ ક્યારે એકાએક પક્ષી ક્યારે પડીને મરી ગયું? ઘેરા ઘામાં કોઈ મરે નહીં, પણ નિશાન લઈને ફેંક્યું હોય તો હડડમ દઈને હેઠો પડે. એ માથે હામ હામે બેસીને જો સત્સંગ કરે તો દુવા પર થાય. લાગે તો લાગ્યું, ગાજરની પીપોળી. થોડા શબ્દો કહ્યા ત્યાં જ વાલીઓ વિરક્ત થઈ ગયો. મારું કોઈ નથી, બસ સાધુ નો ભગવાન સિવાય મારું કોઈ નથી. અને જંગલમાં જઈને તપ કર્યું, મહાઋષિ વાલ્મીકી થયા. સાધુ થઈ જવું એ જ વિરક્તતા નથી ભાઈ, પણ સંસારમાં રહીને વિરક્ત થઈ જવું. તમે એમ માનો છો કે તમે વિરક્ત નથી થયા? તમે સાધુ નથી થયા, પણ વિરક્ત તો જરૂર થયા છે. વિચારો, વિચાર. ભગવાન નથી કર્યા પણ વિરક્ત તો બહુ થયા છો. તમે પરણો, તમારી પત્નીમાં તમને ભલે હેત રહે, મોહ રહે, બંધન રહે, ભલે સારું હોય ન હોય પછીની વાત, પણ પરસ્ત્રીમાંથી વિરક્તિ થઈ જાય એ કઈ ઓછી બાબત છે ભાઈ? માણસ પરસ્ત્રીને મા સમાન માણે, બેન સમાન માણે, દીકરી સમાન માને, એ સત્સંગ થકી થાય છે. અને એવા કેટલાય હશે કે સત્સંગ થયા પછી એનું ક્યાંય મન બગડતું નહીં હોય. આ વિરક્તિ છે, એ સત્સંગથી થાય છે. ન સત્સંગ હોય તો ન થાય ભાઈ. તમે કોલેજ પાર કરી છે, ખબર હશે બધી. હા, અને આ સત્સંગ થયા પછી બધે પવિત્ર દ્રષ્ટિ લાગે છે. ભલે તમારા તમારી પત્નીમાં મોહ હોય, પણ પરસ્ત્રીમાંથી મન પાછું વળી જવું એ કઈ ઓછી વિરક્તિ નથી. પૈસામાં ભલે મોહ હોય, તમને ખૂબ પૈસો આવે, ખૂબ ગમતો હોય, ઓછી કે મૂકીને શું તમે ગણી ગણીને એટલો મોહ હોય ભલે, પણ કોઈનો હરામનો પૈસો હોય એમાં તમને વિરક્તિ થઈ જાય તો એ સત્સંગની ફલશ્રુતિ છે. કોઈનો હરામનો પૈસો મારે ના જોઈએ, અધર્મનો પૈસો ના જોઈએ, ખોટો પૈસો ના જોઈએ, એ મારા ઘરમાં નહીં. અને એવું કેટલાય છોડીને બેઠા હશે, આ ઓછી વિરક્તિ છે. વિચારો, એ સત્સંગથી થાય છે, બાકી નથી થતી. તમે સારામાં સારા ભોજન ઘરે બનાવીને જમો ને, સ્વાદ કરવો એ બંધન હશે અધ્યાત્મની દ્રષ્ટિએ, પણ તમને બજારું જેવું તેવું ખાવાનું છૂટી જાય, તમે ભૂખ્યા રહી જાઓ બે બે દિવસ, પણ તમે પૂજા પાઠ કર્યા વગર અન્ન જળ પણ મુખમાં ન લ્યો તો આનાથી મોટી વિરક્તિ કઈ છે? આ બધી વિરક્તિ છે. હરેડ બંધાણી તમે વ્યસન ન હો અને તમારે વ્યસન નીકળી જાય એ સત્સંગથી વિરક્તિ છે. અને ઘરમાં રહે અને છતાંય જલ કમલ પત્રવત રહે એ વિરક્તિ છે. સ્ત્રી હોય, ધન હોય, પુત્ર હોય, પરિવાર હોય, એવા કેટલા ભક્તો છે ને, ગ્રહસ્થો સંસારમાં હોવા છતાંય સંત છે, આસક્તિ જ નથી. ઘણાને બીક લાગતી હોય છે કે સંસારમાં આસક્તિ ટળી જાય તો વ્યવહાર કેમ ચલાવો, અને ઉલટાનો સારામાં સારો ચાલે. આસક્તિ હોય છે ને એટલે જ એટલે વધારે ઝઘડા થાય. પણ તમને આસક્તિ ટળી જાય ને તો ઉલટાનું બહુ બહુ સ્મૂધલી ચાલે બધું. દુધાળાના મૂળજી ભગત, ઘર વ્યવહાર બધો જ, ખેતી ધંધો એ પણ છોકરા પોપટે સંભાળી લીધેલો, નિવૃત્ત થઈને ભજન કરનારા માણસ, અને હરિભગતને ભજનનો અંગ બસ, એમાં જ અચાનક મૂળજી ભગત બાર ગામ ગયા છે ને એના છોકરા પોપટને બનેલી ઘટના આપણી નજર સામેની જ વાત છે. આ જમાનાની વાત છે, હમણાંની વાતો છે આ બધી. અને એના દીકરા પોપટને સર્પદંશ થાય અને હજી ઈલાજ શોધો કે વિચારો, એ જ પોલા એટલો કાળોતરો સર્પ, થોડીક ક્ષણોમાં પોપટનું મૃત્યુ થઈ ગયું. એમના દીકરાનું નામ પોપટ. ઘરે લઈ આવ્યા અને ઘરના બધા રોકકળ કરવા માંડ્યા. એ વખતે મૂળજી ભગત બારગામથી આવતા જ હતા, રસ્તામાં સામે કોઈ દોડીને ખબર આપવા ગયું, ભગતને વાત કરી. ભગતની મસ્તકની લલાટની રેખાય બદલી નહીં, આને તમે જનક ન કહો તો કોણ શું કહો? તો ઘરે આવ્યા, રડતા તો એમને કહ્યું કે ચૂપ, કોઈએ રડવાનું નથી, ભજન કરો. ભગવાન દીકરા આપે ખરા, ભગવાન દીકરા લઈ લે, આ બધું એનું છે, આ એની થાપણ છે. આવા શબ્દો નીકળે એ ટાણે, આ નાટક નથી ભજવાતું, કઈ રિયલ વસ્તુ છે. અને બીજે દિવસે જ ભગતને પાછું ખેતી સંભાળવાનો વારો આવતો હોય તો એ છતાં આવા વિરક્ત સત્સંગથી થાય. પણ એ એટલી ખેતીનું કામ હોય, પણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મસત્રનું મંડાણ શ્રાવણમાં કરે, પહેલાં તો મહિનો મહિનો 15-15 દિવસે બ્રહ્મચત્ર ચાલતા, મૂળજી ભગત આવીને બેસી જાય હે, અને એવી કથાનું રસપાન કરે. એ પાન સત્સંગના શબ્દો પી પીને આવા થઈ ગયા. ઓછું ભણેલા હોય પણ સંસાર ઉડી ગયા. બોલો, જીહવાગ્રે ગીતા ભાગવત હોય એને સંસાર નથી ઉડતા, અને આ સાંભળનારાને ઉઠી ગયા. બહુ કઠણ છે મોહના બંધનો, આ બધા જે છે એમાંથી આસક્તિ તૂટવી. પણ જુઓ, સત્સંગથી થાય છે, સત્સંગથી થાય, એ વિરક્તિ છે. મૂઠિકા એક મહાકપિ હની, રુધિર બમત ઢરની ઢનમની. પછી પુની સંભાળી ઉઠી સોલંકા, તરત જ એ સંભાળીને બેઠી થઈ, ઊભી થઈ ગઈ ને. સત્સંગ શું કરે છે? પડેલાને બેઠા કરે, હારી ગયેલાને હિંમત આપે, થાકેલાને આશ્વાસન આપે, શક્તિ આપે. અબ્દુલ કલામ, એમને ફાઇટ ફ્લાઇટ પ્લેન ઉડાડવાનું સપનું હતું, યુદ્ધના વિમાનો, અને એને એડમિશન ન મળ્યું. એનો જબરો શોખ ક્રેઝ હતો ફાઇટર પ્લેન ઉડાડવાનું, જીવનનું એને સ્વપ્ન કયું માન્યું હતું, અને એમાં જ એને એડમિશન ન મળ્યું. એટલા નિરાશ થઈ ગયા, આત્મહત્યા સુધીના વિચારો આવી ગયા, હવે મારે શું જીવન કરવું, મારો જે આખો રસનો વિષય હતો એ જતો રહ્યો. ત્યારે કોઈ એમ કીધું, તમે અહીંયા આવી જ ગયા છો તો તમે ઋષિકેશમાં શિવાનંદ સ્વામી છે એમને થોડી વાર મળો, આશ્વાસન મળશે, ચાલો આવ્યા જ છીએ. તો શિવાનંદ સ્વામી શિવાનંદજીને મળ્યા, દિવ્ય જીવન સંઘવાળા બેઠા, અને એમણે કહ્યું, થોડી સ્ટોરી સાંભળી, પછી કહ્યું, કલામ, તમારું જે સ્વપ્ન હતું પ્લેન, ફાઇટર પ્લેન ઉડાડવાનું, એ તમારું પૂરું નથી થયું, એટલે તમને દુઃખ છે, હું સમજુ છું. પણ કલામ, તને ખબર છે કે પરમાત્માએ તમારા માટે બીજો દરવાજો મોટો ખોલ્યો છે. તમને આ નાનું કામ નથી સોંપવું એમને, તમને બહુ મહાન કામ માટે અહીંયા પૃથ્વી ઉપર મોકલ્યા છે, અને તમારે મહાન કામ કરવા માટે તમારે આગળ વધવાનું છે, માટે બેઠા થઈ જાઓ, અને બીજી ઓપોર્ચ્યુનિટી છે એનો સ્વીકાર કરો, તમે આગળ વધી જશો. એક જ દરવાજો થોડો છે, બીજા ઘણા દરવાજા છે. જિંદગીના ઘણા દરવાજા, એક દરવાજો બંધ હોય એટલે પૂરું થોડું થઈ જાય છે. તમને તમારા દ્વારા કોઈ મોટું કાર્ય કરવા માટે ઈશ્વર માંગે છે, એટલે આ નાનો દરવાજો બંધ કર્યો છે. ગાંધીજી બેરિસ્ટર થવા માટે જ બધું ભણ્યા ને, અને એમાં સરાસર નિષ્ફળ ગયા ને. એક શિક્ષકની નોકરી ન કરી શક્યા ગાંધીજી, અને એક સરખો કેસ પણ ન લડી શક્યા, દલીલ કરી ન શક્યા, ત્યારે ભાંગી ગયા હોત તો. પણ એ પરમાત્મા ઘણીવાર આપણને સાંસારિક કે અથવા ધારેલી નિષ્ફળતાઓ આપે છે, એટલા માટે આપે છે કે આપણને બહુ મોટી જગ્યાએ લઈ જવા માંગે છે. અને એમણે સ્વીકાર્યું કે ના બરાબર છે, બેઠા થયા અને મિસાઇલ મેન થયા અને ભારતના રાષ્ટ્રપતિ પણ થયા અને ગૌરવવતું પદ ભોગવીને હજી કામ કરી રહ્યા છે. પડેલા ને બેઠા કર, અર્જુને હારી ગયા હતા ને, ભગવાન કૃષ્ણ એને બેઠા કર્યા ને. એ વખતે જો કૃષ્ણ ના હોત તો કલ્પના કરો, અર્જુન લડનારા જ નહોતા અને કૃષ્ણ સિવાય એને કોઈ બેઠો કરનાર હતો પણ નહીં. સત્સંગ બેઠા કરી, અરે ક્યાં વાત કરો છો, કોઈ ચમાર, કોઈ ભંગી, કોઈ વાઘરી, કોઈ હત્યારાના કોઈ નામ લે સવારમાં ઉઠી. પણ આ સત્સંગથી તમે જુઓ, રૈદાસ ચમારનું નામ લે પાવન થઈ જાય, જોબન વડતાલાનું નામ લે પાવન થઈ જાય, સગરામ વાઘરીનું કોઈ નામ લે હે પાપ બળી જાય. સગરામ વાઘરી, સગરામ વાઘરી, સગરામ વાઘરી 11 વાર બોલે ને તોય પાપ બળી જાય. આવા પાપ કર્મ કરનારા જ હતા, પણ કેવો સત્સંગ થયો ને કેવા પુણ્યશાળી બન્યા. જોબન વડતાલો કેટલા માથા વાઢી નાખે, એનું નામ બોલાય તો કેટલાય છોકરાઓ બિચારા કપડા ભીના થઈ જાય. એવો મહા, એ તો જાણો છો તમે. પણ છતાંય કેવો પ્રેમી ભક્ત, શ્રીજીના ચરણની ધૂળ લઈ લે અને શ્રીજી મહારાજ સ્વધામ પધારી જાય, ભોજન કરે ત્યારે એ ભોજનમાં શ્રીજી ચરણની અંકિતની ધૂળ નાખે, દાળ ભાત શાક રોટલીમાં, શાક રોટલી છાશમાં, અને જમે, અને એ છેલ્લી ચપટી ડાબલીમાંથી ખૂટી, અને પછી કહ્યું એમના દીકરાને, બેટા શ્રીજીની ચરણરજ પૂરી થઈ ગઈ છે, કાલે ડોસો હવે ભગવાનના ધામમાં જશે. આવો પ્રેમી ભક્ત તમે જો. અને ખરેખર બીજે દિવસે એણે કહ્યું કે લ્યો વાપલીઓ આવી ગયા છે સહજાનંદ સ્વામી, હું જાઉં છું. જય સ્વામિનારાયણ. છોકરાઓ, વડતાલ મંદિરની સેવા કરજો, સત્સંગની સેવા કરજો, ભલામણ કરી દઈએ. એક વખતનો ભયંકર બહારવટ્યો જેનાથી ગાયકવાડ સરકાર ધ્રુજતી, ચેલેન્જ ફેંકે ને તિજોરી તોડીને વ્યો જાય તો ગાયકવાડ સરકાર કાંઈ કરી શકે નહીં. આવો માણસ સામાન્ય નહોતો, રાતે ઉઠીને સાનમન સુનવન ચોરીને વ્યો જાય. આ બધા તો પણ કેવો, એમ તમે જો, ઘોડા ચોરવા માટે જ માણેક વર્ણી માણકી લેવા માટે ડભાણના યજ્ઞમાં આવ્યો હતો. 18 દિવસનો શ્રીજી મહારાજે યજ્ઞ ડભાણમાં કર્યો અને એને કહી દીધું કે તું બધે જ્યાં ત્યાં બધી ચોરીઓ કરે છે, પણ તું સહજાનંદ સ્વામી પાસે માણેક વર્ણી માણકી છે, એનો ગતિનો વેગ એટલે પલકારામાં તમારા બંદૂકમાંથી ગોળી છૂટે અને દેખી ન શકો, એમ માણકીને એડી સહજાનંદ સ્વામીની અડી ન અડી ત્યાં અલોપ થઈ જાય આવી ગતિ. અને એ તો પ્રેમાનો છે, વારે વારે લાગે તોપ ગોળા થકી ભારી, જાણે ગગનમાંથી સિતારો ખીરો હોય એવો લીસોટો દેખાય, માણકી અદ્રશ્ય થઈ જાય આટલી ઝડપ. હવે એને લઈ લે તો કહેવાય. અને એ ડબાણના યજ્ઞમાં ઘોડશાળમાં એ રાત્રે બોકાની બાંધી છે, કાળી આખી આખા ડગલા કાળા પહેર્યા છે, બંદૂક ખભે લટકાવી છે, ભેટમાં કટાર રહી ગયા છે, અને એ જોવન વડતાલો ઘોડશાળમાં સાગરીતો સાથે જોવે છે. અચંબો થઈ ગયો, હા હા હા, કેટલાય ઘોડાની હાર, પણ ઘોડે ઘોડે સહજાનંદ સ્વામી ઉભો છે, ઘોડે ઘોડે. હમણાં તો આઘા જશે, આખી રાત ઉભા રહી, કઈ વાંધો નહીં, કાલની વાત છે. 3 દિવસ ને 3 રાત સુધી સહજાનંદ સ્વામી ઘોડશાળમાં એક એક ઘોડા પાસે રહ્યા, એક એક ઘોડા પાસે. એક જીવને સુધારવા માટે ભગવાન કેટલું કેટલું કરે છે એ. અને 4th દિવસે પછી નિદ્રે આંખ કરી, આંખમાં નિદ્રા કરી નથી, 3 દિવસના રાતના ઉજાગરા, અને એ સભા ચાલે ને એમાં આવો કરોડો જોબંત હોય એને કોણ ન જાણે, એ સભામાં આવ્યો, હા હાથે અડધા માણસો ઊભા થઈ ગયા. શ્રીજી મહારાજે આઝાન ભૂજા ઊંચી કરીને કહ્યું, બેસો બેસો બેસો બેસો. અને જોબને આવી આવડ્યા એવા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બહારવટીઓ ભક્ત થયો. હવે એક જણો છે ને આ વાત સાંભળી ગયો તો ને મૂર્ખ મને પછી ભેટો નથી થયો, એ કે ક્યાંક વાંચી ગયો ને એવું હતું કે એક જોબન વડતાલાને બારવટિયાનું દિલ પરિવર્તન કરી નાખ્યું, એમાં તો સહજાનંદ સ્વામી ભગવાન કહેવાતા છે, એના કરતાં રવિશંકર મહારાજે કેટલાય બારવટન સુધાર્યા. ભાઈ એ કથાના કથામાં જરા જુઓ, આ કથામાં એ સેન છે કે જોબન વડતાલો આવ્યો પણ ઘોડે ઘોડે સહજાનંદ સ્વામી 3 દિવસ ને 3 રાત પરમેશ્વર દેખાયો. એટલે પરમેશ્વર છે, એટલે પરમેશ્વર છે. પરમેશ્વર આમ થઈ નથી ગયો ડાકુને પરિવર્તન કરો, તો આપણે કેટલાય કર્યા હોય તો ભગવાન થઈ જાય. આમાં એમાં એક બે જણા હતા પણ ડાકુ જેવા જ છે એ ભગત થઈ ગયા. નથી ઓળખે કાને આ એમ ભગવાન નથી થઈ જવાનું, પણ હવે આવડે નહીં, સૂજ પડે નહીં, પછી વાતું માંડે રાખે સાંભળે નહીં. ઘોડે ઘોડે જો રવિશંકર મહારાજ પ્રગટ થતા હોય તો હાલો આપણે જોઈએ તો એ ચરિત્રને વિશેષ રીતે સહજાનંદ સ્વામીની આ વાત છે. અને હજી તો સત્સંગી થાય છે જોબર વડતાલો, અને ત્યાં જ સંકલ્પ કરે છે કે આ તો મારો પ્રભુનો, મારો ઈષ્ટનો, મારો ગુરુ જે ગણો સર્વેસર આ છે, હવે મારે ઘેર જોઈએ, પગલા ન કરે. મનમાં જુઓ તમે, હજી તો કંઠી ધારણ કરી સત્સંગી જ થયા છો, ત્યાં એને એમ થયું કે મારે ઘરે જો પગલાં ન કરે તો મારું ઘર શું કામનું, સમર્પણ જુઓ તમે. અને એ મારો પ્રભુ, હું વડતાલ મારે ઘરે દબાણથી વડતાલ જવાનું, હું વડતાલ મારે ઘરે પહોંચું, એ પહેલાં આ બાજુની દિવાલમાં જે મોટી આમ બારી છે એ બારી ઉપર જો આ સહજાનંદ સ્વામી બેઠા હોય. મનમાં મનમાં સંકલ્પ એકલો જોબન વડતાલો કરે છે. આટલું થયા પછી તો મનમાં એમ છે કે આ ભગવાન છે, એમ થોડોક અંશ રહી ગયો. એ જો મારી પહેલાં એ બારીએ બેસીએ અને મને કે જોબન આવો આવો આવો, જોબન આવો આવો એમ જો મને કહે તો હું ચોકમાંથી જેને દર્શન કરું અને હું દંડવત કરી લઉં. અને મારતા ઘોડે એના ભાઈ ઘોડા એવા, હજી ત્યાં અહીંયા સત્સંગી થયો, આ સભા જોઈ છે, 18 દિવસનો યજ્ઞ ચાલે છે, હજારો લોકો છે, એમાંથી નીકળવું છે સહજાનંદ સ્વામીને માટે એ બહુ કપરું કામ છે. મારતે ઘોડે વડતાલ જાય છે અને એ બારી આજ પણ દેખાય છે, એ મકાન આજ પણ ઊભું છે, તમે જાજો વડતાલ. અને એમાં જ્યાં જઈને જુએ ત્યાં બારી ખુલ્લી અને ત્યાં જ સહજાનંદ સ્વામી આમ પગ ઉપર પગ ચડાવી ગુલાબનું ફૂલ સૂંઘતા સૂંઘતા માટે 3 થોગલાનો સાફો અને હાથ આમ ઊભો કરીને કહ્યું, આવો જોબન આવો આવો આવો આવો, આ પ્રસાદીની બારી આજે પણ છે. એ સહજાનંદ સ્વામી પરમેશ્વર છે, એટલે પરમેશ્વર છે. કઈ જો બંને પરિવર્તન કર્યું એટલે નથી થઈ ગયા, પણ હવે આપણે ત્યાં બોલીએ એટલું, બાકી એ તો આ નથી સાંભળવાનું ને, એ તો એનું કરી રાખતો હોય બધું ઠીક. પણ આપણે તો ગુણ ગવાઈ ગયા, જોબન ચરિત્ર પાવન થઈ જવાય, બોલો આ રીતે આપણે ચરિત્ર ગાય. કહેવાનું એ છે ભાઈ, એક જ વાક્યમાં મારે કેવું હોય તો સત્સંગ આપણને કેવા ઉઠાવે છે એટલું જ, કે જાજરૂના લોટાને એ સત્સંગ સત્યનારાયણના કળશ પૂજા જેવો કળશ બનાવી દે છે સત્સંગ. જાજરૂનો લોટો, જાજરૂનો લોટો જેને કોઈ અડે નહીં, અડે તો નાવું પડે, હાથ ધોવા પડે, એ લોટાને સત્સંગ સત્યનારાયણની પૂજાના ભગવાનની પૂજાનો કળશ બનાવી દે છે. આથી બીજું કઈ મહાનતા છે સત્સંગની ભાઈ. પુની સંભારી ઉઠી સોલંકા, ઊભી થઈ ગઈ, ઊભા કરી દે છે ભાઈ બેઠા. અને પછી બીજું કે જેને ચોર કહેતી હતી લંકીની એને શું કહ્યું,